સહજાનંદ સ્વામી મહારાજ ની જય. વાણી મંગલ રૂપિણી ચ સીતામ યસ્યાસ્તિ વે મંગલમ નેત્રે મંગલ દેચ દુર્વિલસિતમ નૃણાં પરમ મંગલમ વક્ત્રં મંગલકૃચ પાદચલિતમ યસ્યાખિલં મંગલમ સોયં મંગલ મૂર્તિરાશુ જગતો નિત્યં ક્રિયાન મંગલમ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. મનસા સદૃશોન્યસ્તુ શત્રુર્નાસ્ત્યેવ દેહિનાં વિષ્ણુ ધ્યાનાભ્યાસ યોગાત નિર્દોષં તત હિ સામ્યતિ. ભગવાન નારાયણ નારદજીને કહે છે, તમે જે કહ્યું એ રીતે મનનો નિગ્રહ કરવો એ અતિશય કઠણ છે, દુષ્કર છે, અને દેહધારી મનુષ્ય માટે મન સમાન બીજો કોઈ શત્રુ છે જ નહીં. એ મનને વશ કરવા માટે સૌ પ્રથમ તો અંતરમાં માત્ર ઈચ્છા નહીં પરંતુ પ્રબળ ઈચ્છા, બર્નિંગ ડિઝાયર રાખવી પડે. જેવી રીતે ગઈકાલે આપણે વાત કરી હતી કે પ્રોફેસર એમ એમ શાહ 16 વર્ષ સુધી પ્રત્યેક દિવસ 16 કલાક સુધી ફક્ત ગણિતના જ વિચારો, એવી જ રીતે ભગવદ્ પ્રાપ્તિ માટે મનને વશ કરવા માટે સતત હું શું કરવા આવ્યો છું, શું કરું છું, જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, એ પૂર્વક અનુસંધાન ઉપરાંત ભગવાનના ધ્યાનરૂપ અભ્યાસથી મન છે કામ ક્રોધાદિક દોષોથી રહિત થાય છે. મનની જે ચંચળતા છે એ ચંચળતાનો નાશ થાય છે અને મન અતિશય શાંત થઈ જાય છે. એટલે ભગવાનના ધ્યાનરૂપ જે અભ્યાસ છે એનાથી આપણું મન વશ થાય છે. ધ્યાન ઉપરાંત ચાંદ્રાયણાદિક ઘણા વ્રતો પણ છે, પરંતુ એ તમામ ઉપાયોમાંથી શ્રેષ્ઠ જો કોઈ ઉપાય હોય તો એ ઉપાય છે અષ્ટાંગ યોગ. જે અષ્ટાંગ યોગ અતિશય શ્રેષ્ઠ ઉપાય છે અને તત્કાળ ફળને આપે છે. અષ્ટાંગ યોગ શેનો શેનો સમાવેશ થાય? યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને પછી સમાધિ. પહેલું અંગ આવે યમ. યમના પાંચ પ્રકાર છે: સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્તેય અને અપરિગ્રહ. મનને વશ કરવા માટે સત્ય બોલવું અને સત્ય આચરણ કરવું. કોઈની પણ મન કર્મ વચનથી ક્યારે હિંસા ન કરવી, કોઈનો પણ દ્રોહ ન કરવો. બ્રહ્મચર્યનું પાલન કરવું. કામચોરી, દિલ ચોરી, કર ચોરી એ ક્યારેય પણ કરવી નહીં. અપરિગ્રહ, વધારે પડતી વસ્તુનો સંગ્રહ ન કરવો. જેટલી જરૂર હોય એટલું રાખવું એ અપરિગ્રહ. આ પંચ મહાવ્રત કહ્યા છે. કોઈ પણ વિશ્વનો ધર્મ હોય એ ધર્મનો આ પાંચ વ્રત એ પાયો છે. કોઈ પણ ધર્મ જોઈએ તો એ ધર્મનો બેઝ, એનો જે આધાર છે એ આ પાંચ વસ્તુ છે. એના પછી આવે નિયમ. શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. શૌચ એટલે મન અને શરીરની બંનેની પવિત્રતા. સંતોષ, જે પણ કાંઈ વસ્તુ આપણને મળે છે એમાં સંતોષ. અપરિગ્રહ અને સંતોષમાં એ ફેર. અપરિગ્રહ એટલે જે પણ કાંઈ વસ્તુઓ આપણી પાસે છે એનાથી વધારે વસ્તુ સંગ્રહ ન કરવાની, ત્યાગ કરવાની જે આકાંક્ષા એ અપરિગ્રહ. એટલે કે વધારે પડતું વસ્તુ સંગ્રહ કરવાની જે લાલસા એનો ત્યાગ એ અપરિગ્રહ. અને જેટલી પણ કાંઈ પ્રારબ્ધ અનુસાર આપણને વસ્તુઓ પ્રાપ્ત થઈ છે એ પ્રાપ્ત થયેલી વસ્તુઓમાં તૃપ્તિ એનો ઓડકાર એ સંતોષ. પછી સ્વાધ્યાય, સત્શાસ્ત્રોનું નિત્ય અભ્યાસ. અને છેલ્લે કહ્યું ઈશ્વર પ્રણિધાન, એટલે કે ભગવાનની ઉપાસના, એમનું અર્ચન, પૂજન, ભગવત સ્મરણ. આ પાંચ નિયમો છે. નિયમની સિદ્ધિ તો જ થાય જો યમનું પાલન કરવામાં આવે. યમનું પાલન ન કરીએ તો નિયમની સિદ્ધિ ન થાય, અને નિયમની સિદ્ધિ ન થાય તો આસનની સિદ્ધિ ન થાય. આસન છે એ ભગવદ્ પ્રાપ્તિ માટે યોગ માર્ગમાં અતિશય, જે પણ કાંઈ આમ તો 84 પ્રકારના આસનો કહ્યા છે, પરંતુ એ 84 પ્રકારના આસનોમાંથી જે આસન આપણે સુખેથી કરી શકીએ, આપણા મનની વૃત્તિ સ્થિર થાય અને ભગવાનમાં જોડાય, એ આસનો જ આપણા માટે ફાયદાકારક છે. એટલે કે પદ્માસન, સિદ્ધાસન, આ જે આસનો છે કે જેમાં આપણે દીર્ઘકાળ સુધી બેસી શકીએ છીએ, આરસની મૂર્તિ જેમ એકદમ સ્થિર હોય, હલે ચલે નહીં, એવી રીતે જે આસનમાં આપણે સુખેથી બેસી શકીએ, આપણા મનની વૃત્તિ એ ભગવાનમાં જોડાય એ આસન આપણા માટે ફાયદાકારક કહ્યું છે. સ્થિર એટલા માટે બેસવાનું છે કારણ કે શરીર હલે તો પ્રાણ હલે, અને પ્રાણ હલે તો મન હલે. એટલા માટે જે આસનમાં સ્થિર બેસી શકાય એ આસન આપણા માટે ભગવાનના માર્ગમાં આગળ વધવા માટે, મનને સ્થિર કરવા માટે આપણા માટે ફાયદાકારક છે. પછી આવે પ્રાણાયામ. ઘણા બધા પ્રકારના પ્રાણાયામ કરવામાં આવે છે, શીતલી, ભ્રામરી, ભસ્રિકા, કપાલભાતી, એ આજે જે યોગાના ક્લાસીસ હોય ત્યાં બધા પ્રકારના પ્રાણાયામ શીખવાડવામાં આવે છે. પરંતુ એમાંથી અનુલોમ, વિલોમ, નાડી શોધન, પૂરક, કુંભક અને રેચક આ પ્રાણાયામો મોટા ભાગે યોગીઓ કરે છે. અત્યારે જે પણ કાંઈ પ્રાણાયામ કરવામાં આવે છે એ શરીર નિરોગી રહે, રોગ હોય તો ટળી જાય, કોઈ પણ પ્રકારની બીમારી શરીરમાં ન આવે એના માટે કરે છે. પરંતુ આ બધી આડ પેદાશ છે. જેવી રીતે બાગ બગીચો કરીએ આપણે, એમાં આંબો વાવીએ, ચીકુડી વાવીએ, જામફળી રોપીએ, તો આપણે જોઈએ છે શું, જામફળ, ચીકુ, કેરી એની પ્રાપ્તિ કરવી છે. એ જે વૃક્ષો મોટા થાય અને છાંયડો મળે તો છાંયડો એ આડ પેદાશ છે. એવી જ રીતે યમ, નિયમ, આસન, પ્રાણાયામ જેટલા પણ કાંઈ યોગ માર્ગના સાધનો કહ્યા છે એ સાધનોનો મુખ્ય ઉદ્દેશ્ય એ ભગવત પ્રાપ્તિ માટે છે, મન સ્થિર થાય, ભગવાનમાં જોડાય એના માટે છે, અને શરીર નિરોગી રહે, સ્વાસ્થ્યની પ્રાપ્તિ થાય એ તો એની આડ પેદાશ છે. યોગીઓ સામાન્ય રીતે કોઈ પણ વ્યક્તિ છે એ એક મિનિટની અંદર 10 થી 18 શ્વાસ લે છે એક મિનિટમાં. યોગીઓ પ્રાણાયામ દ્વારા એ શ્વાસ ઉપર કંટ્રોલ મેળવે, શ્વાસને ધીરે ધીરે લે અને શ્વાસને લાંબો કરે, અને એમ કરતાં કરતાં એક મિનિટમાં એ એક શ્વાસ લે, એક મિનિટ શ્વાસ અંદર રોકે અને એક મિનિટ શ્વાસ બહાર રોકે, અને ધીરે ધીરે એ શ્વાસની ગતિ એટલી સૂક્ષ્મ કરતા જાય કે એક અવસ્થા એવી આવે કે શ્વાસ લેવાની જરૂર જ ન પડે, અને જ્યારે શ્વાસ લેવાનો બંધ થઈ જાય ત્યારે એને ધીરે ધીરે પ્રત્યાહાર, ધારણા, ધ્યાન અને પછી સમાધિ થઈ જાય. સમાધિ થાય એટલે શ્વાસની ગતિ અટકી જાય. એમના જે પ્રાણ છે એ સુષુમના નાડીમાં રહે, એટલે પછી એ શરીરને કોઈ 6 વર્ષ રાખે કે 6 મહિના રાખે એમાં જરા પણ વિકૃતિ ન આવે. આવી રીતે યોગીઓ એ પ્રાણાયામની સાધના કરે છે. એ સાધના પછી પ્રત્યાહારની સાધના કરવાની, જેમાં 10 ઇન્દ્રિયો પોતપોતાના વિષયોમાં દોડી જાય છે એને ખેંચી અંતર સન્મુખ રાખવી, તે ઇન્દ્રિયોનો આહાર છોડવો એનું નામ પ્રત્યાહાર. જેમ સવારે ગોવાળ ગાયો ચરાવવા માટે જાય, ગાયો, બકરા, ઘેટા, ભેંસો જે પણ કાંઈ હોય, સવારનો સમય હોય એટલે ચરવા માટે ઉતાવળા થાય, લીલું લીલું ઘાસ, કૂણું કૂણું ઘાસ પહેલાં ખાઈ જાય અને એ ખાવા માટે એ દોટ મૂકે, પણ જેવી સાંજ પડે એવી રીતે ઘર ભણી ઉતાવળા થાય, ઘરે આવવા માટે ઉતાવળા થાય. જેમ ગોવાળ ગાયોને સાંજે વાળીને ઘર તરફ લાવે છે એ જે દ્રશ્ય છે એ જ પ્રત્યાહાર છે. આપણી પંચ જ્ઞાનેન્દ્રિયો અને પંચ કર્મેન્દ્રિયો એ આપણી ગાયો છે. ગો શબ્દનો અર્થ ગાય પણ થાય અને ગો શબ્દનો અર્થ ઇન્દ્રિય પણ થાય. સવારે ઉઠતાની સાથે જ આપણી ઇન્દ્રિયો રૂપ ગાયો છે એ ચરવા માટે નીકળે છે. આંખ ચરે, કાન ચરવા માટે નીકળી જાય, નાક ચરવા માટે નીકળી જાય, ત્વચા ચરવા માટે નીકળી જાય, પગ દોડાદોડી કરે, હાથ કાંઈ કામ ન હોય તો પણ સ્થિર ન રહે, જીભને સારું સારું ભોજન જોઈએ, આ ઇન્દ્રિયો રૂપ ગાયો જે સાંસારિક વ્યવહારોમાં ચરવા માટે નીકળી જાય છે, એ ઇન્દ્રિયો રૂપ ગાયોને સંસારના વ્યવહારિક વિષયોમાંથી પાછી વાળી અંતર સન્મુખ રાખવી, અંતરાત્મા સન્મુખ રાખવી, પરમાત્મા સન્મુખ રાખવી, એટલે કે આપણું જે ઘર છે મૂળ, ઘરમાં ઘર એમાં ઘર એટલે કે આત્મા, અને એમાં બેઠા દામોદર, એ જે અંતરનું ઘર છે દામોદર, એ ઘર તરફ તમામ ઇન્દ્રિયોની વૃત્તિઓને લાવવી, એ છે પ્રત્યાહાર. મહારાજે પણ મધ્યના આઠમા વચનામૃતમાં સત્સંગીઓને આજ્ઞા કરી છે કે 10 ઇન્દ્રિયો અને 11મું મન જે પોતપોતાના વિષયોમાં જાય છે એમાંથી પાછું વાળી અને બ્રહ્મ અગ્નિ વિશે હોમવી, એનું નામ યોગ યજ્ઞ છે, અને આવો યોગ યજ્ઞ એ અમારા સત્સંગીઓએ અહર્નિશ કરવો. એકાદશીનું તાત્પર્ય એ પણ એ જ છે કે 11 ઇન્દ્રિયોનો આહાર એ આહારનો ત્યાગ કરવો. યુધિષ્ઠિર મહારાજાને યક્ષે જ્યારે કેટલાય પ્રશ્નો પૂછ્યા, એમાં એક પ્રશ્ન એવો પૂછ્યો કે યજ્ઞ દ્રવ્યમાં હોમવા માટે તો અનેક પ્રકારના હવનીય દ્રવ્યો કહ્યા છે, તો એ તમામ હવનીય દ્રવ્યોમાંથી ઉત્તમ દ્રવ્ય કયું? ત્યારે યુધિષ્ઠિર મહારાજાએ કહ્યું કે હવનીય દ્રવ્યોમાંથી ઉત્તમમાં ઉત્તમ દ્રવ્ય જો કોઈ હોય તો એ છે આપણું મન. એટલે મનને, અંતરાત્મા સન્મુખને પરમાત્મા સન્મુખ રાખવું, એ છે પ્રત્યાહાર. ત્યારબાદ આવે ધારણા. આ તમામ ઇન્દ્રિયોની વૃત્તિ એ પાછી વળી જાય એટલે સહેજે ભગવાનના સ્વરૂપનું ચિંતવન કરવું હોય તો એ થઈ જાય. મન છે સ્થિર હોય, તમામ વૃત્તિઓ ઇન્દ્રિયો પોતપોતાના વિષયો એનો ત્યાગ કર્યો હોય એટલે ભગવાનના સ્વરૂપનું ચિંતવન થાય, એટલે એ છે ધારણા. જો પ્રત્યાહારની સિદ્ધિ ન થાય તો ધારણાની સિદ્ધિ પણ થાય નહીં. ઇન્દ્રિયોની વૃત્તિ એ વિષયોમાં જતી હોય તો એ જ વૃત્તિઓ એ ભગવાનમાં સહેજે જોડાઈ ન શકે, એટલા માટે પ્રત્યાહાર પછી ધારણા આવે, અને ધારણા પછી આવે ધ્યાન. એક પુસ્તકની અંદર મહારાજના રુચિ અને અભિપ્રાય પ્રમાણે ધ્યાનના એક 3 પ્રકારો દેખાડવામાં આવ્યા કે જે મહારાજની રુચિ અને અભિપ્રાય અનુસાર હતા. ધ્યાનના 3 સ્ટેપ એટેન્શન, કોન્સન્ટ્રેશન અને મેડિટેશન. એટેન્શન એટલે થાય સાવધાની. જે પણ કાંઈ કાર્ય આપણે કરીએ છીએ એ કાર્ય પ્રત્યે એકદમ સાવધાની, જાગ્રતતા. વિદ્યાર્થીઓ રૂમમાં અભ્યાસ કરતા હોય વર્ગખંડમાં અને ધ્યાન બરાબર ના આપતા હોય તો શિક્ષક શું કહે? એટેન્શન પ્લીઝ, માઇન્ડ યોર બિઝનેસ. અત્યારે ભણવાનું છે તો ભણો, બરાબર ધ્યાન આપો, જાગ્રત રહો. આ એટેન્શન એટલે સાવધાની, એ ધ્યાનનો સાવ પાયાનો વિષય છે. પછી આવે કોન્સન્ટ્રેશન, એકાગ્રતા. મહારાજની જે મૂર્તિ છે એ મૂર્તિના અંગોનું ચિંતવન કરતા હોઈએ અને મનની વૃત્તિ એ ધીરે ધીરે સ્થિર થવા લાગે, એ જે સ્થિરતા છે એ એકાગ્રતા છે, અને ધ્યાનની એ શરૂઆત છે. ધ્યાન નથી પણ ધ્યાનની શરૂઆત છે, અને એ જે સ્થિરતા એ એકાગ્રતા એ તેલ ધારાવત અવિચ્છિન્ન સ્મૃતિ સંતાન રૂપ તત્ર પ્રત્યેક તાનતા ધ્યેય સ્વરૂપ એવા જે પરમાત્મા, એ પરમાત્માના સ્વરૂપમાં એ મનની જે એકાગ્રતા છે, એ તેલની ધારા જેમ અખંડિત રીતે પડતી હોય એવી રીતે જરા પણ એક પણ બીજો વિચાર ન આવે, અને જે અંગનું, જે તેલનું, જે ચિહ્નનું આપણે ચિંતવન કરતા હોઈએ ત્યાં એકદમ સ્થિર થઈ જાય, તો એ છે ધ્યાન. અને એવું ધ્યાન થઈ જાય પછી આવે સમાધિ. મહારાજની મૂર્તિનું ચિંતવન કરતા હોઈએ તો અલગ અલગ તિલહનું, અલગ અલગ ચિહ્નનું, અલગ અલગ અવયવોનું, મહારાજના શ્રી અંગોનું ચિંતવન કરીએ તો એ અલગ અલગ જે ચિંતવન આપણે કરીએ છીએ એનો ત્યાગ કરીને કેવળ મહારાજની સમગ્ર મૂર્તિ એનું જ ચિંતવન, બીજો એક પણ વિચાર નહીં, નામ સ્મરણ પણ નહીં, બીજા કાંઈ પણ આપણે મહારાજને મૂર્તિને સંભાળી બીજા પ્રસાદીના સ્થળો સંભાળતા હોય એવું કાંઈ પણ નહીં. મહારાજે પ્રથમના 49માં વચનામૃતમાં કહ્યું કે અંતરદૃષ્ટિ એટલે શું, તો ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવું, બીજો એક પણ પ્રકારનો વિચાર નહીં, એ વિના ષટ ચક્ર દેખાય એ મૂર્તિ સામું જોઈ રહેવું, એટલે સમાધિ થઈ ગઈ એમ. અને સમાધિ શા માટે, મહારાજે કહ્યું કે મૂર્તિ તો દેખાય પણ સમાધિ થાય એટલે ગોલોક દેખાય, ષટ ચક્ર દેખાય, પોતાનો આત્મા દેખાય, પણ એ કોઈ તરફ દ્રષ્ટિ નહીં, અંતર સન્મુખ દ્રષ્ટિ એટલે ભગવાનની મૂર્તિ સામે દ્રષ્ટિ, એ અંતર દ્રષ્ટિ. અને એવી રીતે ભગવાનની મૂર્તિ એનું જ ચિંતવન એ છે સમાધિ. ભાવનગરના રાજાભાઈ હતા, મહારાજના અંગોનું ધ્યાન કરતા હતા, અને ધ્યાન કરતા કરતા એકદમ મૂર્તિમાં એવા તલ્લીન થઈ ગયા, મૂર્તિમય થઈ ગયા કે એમને સમાધિ થઈ. અક્ષરધામ દેખાણું, મહારાજના દર્શન થયા, મુક્તોના દર્શન થયા, સુખ ખૂબ આવ્યું. થોડીક વાર લાભ લીધો એ સુખનો, પણ પછી પૃથ્વી લોક ઉપર પાછા આવવાની ઈચ્છા ન થઈ. એટલે મહારાજે કહ્યું કે ભગત હવે સમય થયો છે, નીચે ખોટા બધા સંબંધીઓ ઉપાધિ કરશે, એટલે તમે હવે પૃથ્વી લોક ઉપર પરત જાઓ. ભગત કહે કે મહારાજ, મને તો અહીંયા ખૂબ સુખ આવે છે, હવે મારે પાછું જવું, હવે મારે પાછું જવાની ઈચ્છા નથી, માટે અહીંયા રાખો. મહારાજ કહે, અહીંયા તો તમારે નથી રહેવાનું. તો ભગત કહે કે મહારાજ, એમ કરીએ કે આ ઝીણાભાઈ પણ અહીંયા આવેલા છે ને, તમારી સેવા કરે છે ને, પૂજન કરે છે, તો ઝીણાભાઈ સાથે તમે મને જવાની રજા આપો. મહારાજ કહે, ઝીણા ભગતનો તો દેહ મુકાવી અને અમે અક્ષરધામમાં લાવ્યા છીએ, તમે મૂર્તિમાં એટલા તલ્લીન થઈ ગયા હતા એટલે અમારા દર્શન કરાવવા માટે અમે તમને અક્ષરધામમાં લાવ્યા છીએ, પણ હવે સમય પૂરો થયો એટલા માટે પાછા જાઓ. એટલે મહારાજે પરાણે આગ્રહ કરી અને ફરીથી પોતાના એના દેહમાં મોકલા. ભગત આવ્યા અને હરિભક્તોને વાત કરી કે આવી રીતે ઝીણાભાઈ એનો દેહ એ મહારાજે મુકાવી દીધો છે. એ તો ભાવનગર હતા, ઝીણાભાઈ પંચાળામાં હતા, મોબાઈલ ને એવું કાંઈ હતું નહીં, એટલે એ બધા ભક્તો આગળ પછીના દિવસે ઝીણાભાઈના પંચાળામાં આવ્યા અને જ્યાં જોયું ત્યાં તો ઝીણાભાઈ હતા, એ મહારાજના ધામમાં ગયા હતા. એટલે આવી રીતે કેવળ ને કેવળ ભગવાનની મૂર્તિનું જે ચિંતવન, એ રૂપ જે સમાધિ, આવી રીતે અષ્ટાંગ યોગની જે ભક્ત સિદ્ધિ કરે તો એનું મન એ આપોઆપ ધીરે ધીરે તત્કાળ અને શ્રેષ્ઠ રીતે વશ થાય છે. સહેજે આ બધી બાબતોનો એપ્લાય કરવાની વાત તો દૂર, પણ આ જો વિચાર માત્ર કરીએ ને તોય મન સ્થિર થઈ જાય. એટલે ભગવાને કહ્યું કે આવી રીતે જે અષ્ટાંગ યોગ, એનાથી યુક્ત જે યોગી છે એમને મૃત્યુ સમયના દ્રશ્યો જ્યારે દેખાય, 4 કલાક પહેલાં જે યોગી છે, અષ્ટાંગ યોગની જેમને સિદ્ધિ થઈ છે, એમને 4 કલાક પહેલાં ખ્યાલ આવી જાય કે મારું મૃત્યુ નજીક છે. અને એમને જ્યારે ખ્યાલ આવે છે કે મારું મૃત્યુ નજીક છે, ત્યારે એ યોગી ધીરે ધીરે પોતાની તમામ વૃત્તિઓ, એને ષટ ચક્રને ભેદી પોતાની વૃત્તિ છે એ ઉપર ઉપરનું જે ચક્ર છે બ્રહ્મરંધ્ર ત્યાં લઈ આવી અને પોતાના આત્માને એ તમામ નાડીઓમાંથી પ્રાણીઓમાંથી ખેંચી વૃત્તિઓને ખેંચી ભગવાનમાં જોડી દે છે અને પછી પોતાના આત્માને ભગવાનમાં લીન કરે છે. અને તમ શબ્દથી વાચ્ય એવી જે માયા એનાથી પણ પર એવું જે ભગવાનનું અક્ષરધામ ત્યાં એ યોગી પહોંચે છે અને ભગવાનની સેવા કરે છે. આવી રીતે કાર્તિક સ્વામી કહે છે, હે સાવરણી ઋષિ, અષ્ટાંગ યોગ રૂપ ઉપાય દ્વારા મનને વશ કરી શકાય આવું જે ભગવાનનું વચન એને સાંભળી નારદજી અતિશય રાજી થયા. હાથ જોડી ભગવાનને કહ્યું કે પ્રભુ, તમે જે મને એકાંતિક ધર્મનો ઉપદેશ આપ્યો એના થકી મારા મનમાં અતિશય પ્રસન્નતા થાય છે અને હવે 1000 વર્ષ સુધી હું તમારી સાથે રહી તપ કરવા માટે ઈચ્છું છું અને 1000 વર્ષ એ આપણા નહીં પરંતુ દેવતાઓના. આપણા 6 મહિના એટલે એમનો 1 દિવસ એટલે કે ઉત્તરાયણ એ એમનો દિવસ છે અને દક્ષિણાયન દેવતાઓ માટે રાત્રિ છે. એટલે આપણું 1 વર્ષ થાય ત્યારે એમનો 1 દિવસ અને રાત્રિ એટલે કુલ 1 દિવસ થાય. આપણા 365 વર્ષ થાય એટલે એમના 365 દિવસ થાય એટલે કે એમનું 1 વર્ષ થાય. અને આવા 1000 વર્ષ એટલે કે 365,000 વર્ષ સુધી નારદજીએ ભગવાન નારાયણ સાથે બદ્રિકાશ્રમમાં રહ્યા, તપ કર્યું. ભગવાન નારાયણનો આવી રીતે ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ સહિત જે ઉપદેશ એનું શ્રવણ કર્યું અને એકાંતિક ધર્મમાં સિદ્ધિને પામ્યા. ભગવાન નારાયણે કહ્યું કે હવે તમે એકાંતિક ધર્મમાં સિદ્ધિને પામ્યા છો માટે હવે તમામ લોકોમાં તમારી ગતિ થશે. તમામ લોકોમાં રહેલા જે લોકો એમને એકાંતિક ધર્મનો તમે ઉપદેશ આપો જેથી એ તમામ લોકોમાં એકાંતિક ધર્મનું પ્રવર્તન થાય અને તમામ લોકો એકાંતિક ધર્મને સિદ્ધ કરી અને ભગવાનના ધામને પામી શકે. ત્યારે નારદજીએ ભગવાનની સ્તુતિ કરી કે હે પ્રભુ, તમે અતિશય સુખ સ્વરૂપ છો, પર બ્રહ્મ છો, કામદેવના ગર્વને પણ હરનારા છો. મારી હવે એક જ ઈચ્છા છે કે સદાયને માટે તમારી પ્રસન્નતા, તમારો રાજીપો એ મારા ઉપર રહે. બાકી મને તમારા સિવાય આ દુનિયામાં બીજી એક પણ પ્રકારની ઈચ્છા નથી. છતાં પણ તમારી આજ્ઞા છે કે લોકહિત માટે, લોક શિક્ષા માટે તમે વિચરણ કરો અને એકાંતિક ધર્મનું પ્રવર્તન કરો તો હું એ કરવા માટે તૈયાર છું. નારદજી આવી રીતે ભગવાન નારાયણ પાસે એકાંતિક ધર્મનો સાક્ષાત્કાર કરી બ્રહ્માજીની સભામાં આવ્યા. ત્યાં દેવો, પિતૃઓ અને મહર્ષિઓને એકાંતિક ધર્મનો ઉપદેશ આપ્યો. ત્યારબાદ એ વખતે સભામાં સૂર્યદેવ પણ બેઠા હતા. સૂર્યદેવે આ ઉપદેશ સાક્ષાત ભગવાન નારાયણ થકી સાંભળેલો હતો અને એ જ ઉપદેશ એ જ વાસુદેવ મહાત્મ્ય આજે નારદજીએ જ્યારે બ્રહ્માજીની સભામાં કહ્યું ત્યારે ફરીથી એનું શ્રવણ કર્યું. સૂર્યદેવે સાંભળેલો ઉપદેશ વાલ્કિલ્ય ઋષિએ સાંભળ્યો. એ ઋષિઓએ ઇન્દ્રાદિક દેવતાઓને કહ્યો. ઇન્દ્રાદિક દેવતાઓએ દેવલ નામના ઋષિને કહ્યો. અર્યમાદિક પિતૃઓને એમણે કહ્યો. અર્યમાદિક પિતૃઓએ શાંતનુ રાજાને કહ્યો અને શાંતનુ રાજાએ કોને? એમના દીકરા ભીષ્મ પિતામહને કહ્યો. અને યુધિષ્ઠિર મહારાજાને જ્યારે યુદ્ધ કર્યા પછી અશાંતિ થઈ ત્યારે એ જ ઉપદેશ ભીષ્મ પિતામહે બાણશૈયા ઉપર સૂતા સૂતા યુધિષ્ઠિર મહારાજાને કહ્યો. અને એ વખતે નારદજી પણ ત્યાં હાજર હતા એટલે એ જ ઉપદેશ નારદજીએ ફરીથી શ્રવણ કર્યો. આવી રીતે હે સાવરણી ઋષિ, અનંત જીવાત્માઓને કલ્યાણ કરનારું જે વાસુદેવ મહાત્મ્ય એનો ઉપદેશ નારદજીએ ફરીથી શ્રવણ કર્યો અને એ ઉપદેશ મારા પિતા શંકરજીએ પણ સાંભળેલો અને મારા પિતાએ મને કહ્યો અને એ હું તમને કહું છું. માટે આ એકાંતિક જે વાસુદેવ મહાત્મ્ય એનું ખૂબ ફળ છે. આ વાસુદેવ મહાત્મ્યનું શ્રવણ કરી યુધિષ્ઠિર મહારાજા એ ભગવાન શ્રી કૃષ્ણ એ જ કારણના કારણ છે, એ જ પરબ્રહ્મ છે એમ માની ભગવાનમાં અચળ ભક્તિવાળા થયા. આ વાસુદેવ મહાત્મ્ય એ પુરાણોનો સાર છે. માત્ર પુરાણોનો નહીં પરંતુ વેદો, ઉપનિષદો, સાંખ્ય, યોગ, તમામ જે શાસ્ત્રો છે એનો પણ આ સાર છે. હવે વાસુદેવ મહાત્મ્ય એની જે ફળશ્રુતિ એ કહે છે, જેને ધનની ઈચ્છા હોય એને ધન મળે, કીર્તિની ઈચ્છા હોય એને કીર્તિ મળે, જેને લાંબુ જીવવાની ઈચ્છા હોય એને આયુષ્ય મળે. આ વિભાગમાં કોઈને ઈચ્છા હોય કે અમારે લાંબુ જીવવું છે, ભગવાનની ભક્તિ કરવી છે, તો લાંબુ આયુષ્ય પ્રાપ્ત થાય. અને સ્વયં ભગવાને કહેલું છે એટલે કલ્યાણના માર્ગમાં જે પણ કંઈ વિઘ્નો આવનારા હોય એ વિઘ્નોને નાશ કરનારું છે. આ આખ્યાનને કોઈ શ્રદ્ધાપૂર્વક સાંભળે અથવા તો કહે અથવા તો પાઠ કરે તો એવા જે શ્રોતા, વક્તા અને પાઠક એ તમામને ભગવાનના સ્વરૂપમાં અચળ અને નિર્મળ મતિ થાય છે. ધર્માર્થી ધર્મને પામે છે, અર્થાર્થી અર્થને, કામાર્થી કામને, અને વિદ્યાર્થી વિદ્યાને, રોગી હોય તો નિરોગી થાય. બ્રાહ્મણ બ્રહ્મ તેજને પામે, ક્ષત્રિય એ નરેશ પદને પામે, વૈશ્ય છે ધનને પામે છે, શુદ્ર એ સુખને પામે. રાજા યુદ્ધ કરતા પહેલા એક દિવસ પછી આ ગ્રંથનો પાઠ કરે અથવા શ્રવણ કરે તો એ રાજા યુદ્ધમાં વિજયને પામે છે. એટલે આ વાસુદેવ મહાત્મ્ય એ તમામ મનુષ્યો માટે અતિશય શ્રેષ્ઠ છે, તમામ શાસ્ત્રોમાં શિરોમણિ છે. કારણ કે અત્યાર સુધી સ્કંદ પુરાણમાં જે સાત ખંડ છે એ સાતેય ખંડના સારભૂત આ વાસુદેવ મહાત્મ્ય છે, જે કૃષ્ણ ભગવાનમાં અતિશય પ્રીતિ કરાવનારું છે. આવું જે સત્શાસ્ત્ર, એમનું શ્રવણ, વાસુદેવ મહાત્મ્યની કથાનું શ્રવણ એ કલ્યાણજી બાપાની, કલ્યાણજી બાપા કામલિયા એમની પુણ્ય સ્મૃતિમાં શાસ્ત્રીજી મહારાજ સાથે તેઓ અનન્ય રીતે જોડાયેલા હતા. આપણે શાસ્ત્રીજી મહારાજનું જે જીવન કવન પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામીએ, પૂજ્ય હરિપ્રિય દાસજી સ્વામીએ સાધુતાના શણગાર લખેલા છે એમાં પણ એમનો ઉલ્લેખ આવે છે. શાસ્ત્રીજી મહારાજે એમના ઘરે સત્સંગી જીવન એ ગ્રંથની કથાઓ પણ કરેલી ત્યારે એવા કલ્યાણજી બાપા કામલિયા એમની પુણ્ય સ્મૃતિમાં એમના દીકરા પ્રવીણભાઈ એમના શુભ સંકલ્પથી એમના દીકરા મનોજભાઈ, મયંકભાઈ અને કૃણાલભાઈ એ દીકરાઓએ કરી અને આપણે 70 દિવસ સુધી આ વાસુદેવ મહાત્મ્યની કથાનું શ્રવણ કર્યું છે. ત્યારે મહારાજને પ્રાર્થના કરીએ કે એ જે યજમાન પરિવાર છે આપણા સૌ કોઈના હૃદયમાં, મહારાજની મૂર્તિમાં આપણું મન જોડાય, અચળ અને નિર્મળ મતિ થાય એટલી પ્રાર્થના સાથે આ કથાને મહારાજના અને વડીલ સંતોના ચરણોમાં અર્પણ કરી અને કથાને વિરમીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. વાલા ભક્તજનો, ધનુર્માસના પ્રારંભમાં આ વર્ષે પૂજ્ય ગુરુ મહારાજના શુભ સંકલ્પ અનુજ્ઞાથી વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ મહારાજને 8 સત્શાસ્ત્રોમાં અતિ પ્રિય, કદાચ ગ્રંથ લઈને આપણે પઠન કરીએ, વાંચન કરીએ પણ જે મર્મ અને તાત્વિકતા ન સમજી શકાય એ સહજ રીતે પવિત્ર નિર્મળ હૃદયના સંતો સ્વજીવન અનુભવ અભ્યાસ ગુરુનો અનુગ્રહ મેળવી અને આ શાસ્ત્રના સારરૂપ વાતો આપણને સંભળાવે ત્યારે જરૂર આપણા હૃદયમાં એનો સાક્ષાત્કાર થતો હોય. પૂજ્યપાદ શાસ્ત્રી સ્વામી શ્રુતિ પ્રકાશદાસજી સ્વામી, પૂજ્ય સત્ય સંકલ્પ સ્વામી, આ બંને સંતોએ ખૂબ સરસ સંતો હરિભક્તો રાજી થાય એ રીતે ઘણી બધી તૈયારીઓ પણ માગી લઈ. કોઈ પણ કથા કરવી ને બેહવાવાળા હોય ને એને તો કાંઈ વાંધો ન હોય, લેવું હોય એટલું લેવાનું હોય, સાંભળવો હોય એટલું સાંભળવાનું હોય, સાંભળતા સાંભળતા કથાએ રૂ રાખવી. કથાનો સંકલ્પ તો પ્રવીણભાઈએ તો ઘણા સમય પહેલાં વાત કરેલી, પણ વિશેષમાં મનોજભાઈના માતુશ્રીની ઈચ્છા કે દાદાએ શાસ્ત્રીજી મહારાજને આ ગુરુકુલના પાયાની શરૂઆતથી જ ખૂબ સેવા કરી રાજી કર્યા. અવારનવાર શાસ્ત્રીજી મહારાજ તેઓ રાંચી હતા ત્યારે પધારતા, ખૂબ સેવાઓ કરી. ત્યાર પછી અવારનવાર સંતો પણ ત્યાં પધારતા હોય, સત્સંગનું પોષણ કરતા હોય. 2008માં ગુરુ મહારાજ 7-8 સંતો લગભગ 1 અઠવાડિયું એમને ત્યાં રોકાયેલા. ત્યાર પછી પણ સંતો જતા હોય. બહુ પ્રેમી અને સમર્પિત આ પરિવાર છે. નારદજીનો ઉપદેશ છેલ્લે આવ્યો ને, નારદજીએ ભગવાનનું મન છે અને મનને કેન્દ્ર સ્થાને રાખીને ભગવાને આ ગ્રંથ મહાત્મય અને ભક્તિના કેન્દ્રરૂપ વાત કરી છે. મન ભગવાનમાં સમર્પિત કરે, પણ આ પરિવાર એવો છે કે તન મન અને ધન ત્રણેય સમર્પિત કરી અને માતૃસંસ્થા સંતો ભગવાનને રાજી કરતા હોય. એમના માતૃશ્રીનો પણ શુભ સંકલ્પ હતો કે આ ગ્રંથની કથા ગુરુકુલ પવિત્ર ભૂમિમાં થાય. અક્ષરધામમાં બિરાજિત શ્રીજી મહારાજ સાથે શાસ્ત્રીજી મહારાજ, કલ્યાણજી બાપા એ પણ રાજી થાય એવી એમની ભાવના. સરસ આ ગ્રંથ કથાનું શ્રવણ થયું. આજે એકાદશીના પરમ પવિત્ર દિવસે પૂર્ણાહુતિ તરફ જઈએ એ પહેલાં પૂજ્ય ગુરુ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ કે સ્વામી થોડી વાર ભગવાનની વાતો કરી શુભાશીર્વાદ પાઠવશે. શ્રીજી મહારાજના લાડીલા અક્ષર નિવાસી પરમ ભક્તરાજ શ્રી કલ્યાણજી બાપા કામલિયા રાંચીવાળાની પુણ્ય સ્મૃતિમાં તેમના સુપુત્ર પ્રવીણભાઈ તેમજ માતૃશ્રીના શુભ સંકલ્પથી સુપુત્ર મનોજભાઈ, કૃણાલભાઈ, મયંકભાઈ આ વગેરે પરિવારજનો યજમાન પદે આ ધનુર્માસની જે કથા વાસુદેવ મહાત્મની એ આ બંને સંતોએ સંભળાવી, શાસ્ત્રી શ્રુતિપ્રિયદાસજી સ્વામી અને સત્ય સંકલ્પ સ્વામી આ બંને સંતોએ ખૂબ તૈયાર કરી સરસ મજાની કથાનો આપણને લાભ આપ્યો અને એ પરિવારજનોએ સારી રીતે આ કથાનો લાભ લીધો અને ભગવાન શ્રીહરિ એમના એ તો મહારાજના મુક્ત હતા. કલ્યાણજી બાપા જનક રાજા જેવા વિદેહી હતા અને એક એમના એમને જુઓ ને તો એમ થઈ જાય કે વ્યક્તિત્વવાળા પુરુષ છે એમ. અને સ્વામી થકી જ એમને સત્સંગ થયેલો, શાસ્ત્રીજી મહારાજ થકી. રેલવેના મોટા કોન્ટ્રાક્ટર રાખતા અને સ્વામી અહીંયા પધાર્યા. સત્સંગ જીવનની કથા એના પરિવારને સંભળાવી સ્વામીએ અને એટલા બધા શ્રવણ ભક્તિના પ્યાસી હતા એ કે કથા વંચાતી હોય એને આ કોઈ સંતો ન હોય તોય પણ એના ઘેરે કાયમ કથા વંચાય અને એ સાંભળવા બેસી જાય એવું એને કથા શ્રવણનું વ્યસન હતું. મહારાજે વચનામૃતમાં કીધું કે પૃથ્વી રાજાએ ભગવાનની કથા શ્રવણ માટે 10,000 કાન માંગ્યા. બોલો, આપણે તો ક્યારેક 2 કાન નહીં વધી પડે આપણે, સમજાને, કારણ કે આમાં આસક્તિ અને રાગ થવો જોઈએ, સમજાને, તો જ આ કથા શ્રવણનું વ્યસન લાગે. વાસુદેવ મહાત્મા એટલે મહારાજે પ્રમાણ કરેલું શાસ્ત્ર એ ધર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભગવાનની ભક્તિને પોષણ આપતું શાસ્ત્ર અને બધાએ શાસ્ત્રનો સાર રૂપ છે અને એકવાર તો દરેકે બધાએ પાઠ કરવો જોઈએ અને સરસ શાસ્ત્ર છે. ત્યારે આપણને એ શાસ્ત્રનો લાભ મળ્યો અને તમે પણ બધાએ શ્રદ્ધાએથી ખૂબ સાંભળ્યું અને ભગવાન સ્વામિનારાયણની ભક્તિ સૌના હૃદયમાં તમારા હૃદયમાં ઉદય થાય. આ પરિવાર તો ખૂબ ભક્ત જ ભક્તિવાળો છે અને એકદમ સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય અને આજ્ઞાને ઉપાસનાને વરેલો છે. ત્યારે આ એ તો કલ્યાણજી બાપા તો મહારાજના મુક્ત જ હતા, એ તો અક્ષરધામમાં ભગવાનની મૂર્તિને સુખે સુખિયા જ છે, પણ આ પરિવારમાં પણ સદાચાર સત્સંગ ભક્તિ જળવાયા છે અને વિશેષ જાળવવાનું બળ ભગવાન આપે અને સર્વ પ્રકારે મહારાજ આ પરિવારનું મંગલ વિસ્તારે. અને ભગવાન સ્વામિનારાયણની ભક્તિ આવા શાસ્ત્રથી જ ઉત્પન્ન થતી હોય છે અને એ ભક્તિમય જે જીવન છે એ જ શ્રેષ્ઠ જીવન છે. મહારાજે શિક્ષાપત્રીમાં પણ કહ્યું છે કે ગમે એવો વિદ્વાન હોય, બુદ્ધિવાન હોય, પણ જેના જીવનમાં સત્સંગ અને ભક્તિ જો નથી તો એ જરૂર અધોગતિને પામે. હે, મહારાજે એવું સ્પષ્ટ કહી દીધું છે. એટલે બધાયનું ફળ ભગવાનની ભક્તિ છે અને એવી ભક્તિ આપણા જીવનમાં આવે તો આપણું કામ થઈ જાય અને છેલ્લો જન્મ થઈ જાય. ત્યારે મહારાજ અને મોટા સંતોએ પણ આવી ભક્તિનું પ્રવર્તન કર્યું છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભગવાનની ભક્તિ, ભક્તિ છે એ ધ્યેય વસ્તુ છે અને ભક્તિ થકી જ અષ્ટાવરણ તોડી અને ભગવાનના ધામમાં પહોંચાય છે અને એ ભક્તિ થકી જ ભગવાનના ધામની પ્રાપ્તિ થાય છે. ધર્મ, જ્ઞાન ને વૈરાગ્ય છે ને એના ટેકા છે, એને સેફ્ટી માટે એ ભક્તિને એની આંચ ન આવે એ માટે ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય એના મજબૂત ટેકાઓ છે. ત્યારે એવી ભક્તિ આ મનુષ્ય જીવનમાં આવવી જ જોઈએ અને એ ભક્તિથી જ આપણું આલોકમાંય શ્રેય થાય અને પરલોકમાં પણ શ્રેય થાય. ત્યારે આ શાસ્ત્રો તો આપણને બધી રીતે આલોકમાં કેમ જીવન જીવવું, પરલોકમાં કેમ જીવન જીવવું એ બધું આપણને શીખવાડે છે. પણ વિચારો ગમે એટલા મૂલ્યવાન હોય પણ જો એ આચરણમાં આવે તો જ એ કામના. જો એ વિચારો ખાવ બનાવટી હોય તો એ વિચારોના વૃક્ષને કોઈ ફૂલ ખીલતા નથી. ત્યારે આચરણવાળું જ્ઞાન છે એ શ્રેષ્ઠ જ્ઞાન છે. જાણે શાસ્ત્રો આપણને મર્યાદામાં રહેતા શીખવાડે છે. દરિયો કેવડો મોટો છે બોલો, છતાં એની હદ મારે છે, એની હદ ક્યારેય લોપતો નથી. ત્યારે ખબર નહીં માણસને શેનું અભિમાન છે એ હદ બારા વયા જાય તમારે. કારણ કે મર્યાદાઓમાં બોર્ડરમાં રહેવું એ જ જીવનની સિદ્ધિ છે. માનવી ઊંચાઈ લીધે તેના ગુણોને લીધે હોય છે, એની જે કાંઈ ઊંચાઈ છે એનામાં સદગુણ આવે એને લઈને છે અને ઊંચી જગ્યાએ બેસવાથી માણસ કાંઈ ઊંચો થઈ શકતો નથી. સંસ્કાર, સદાચાર અને ભક્તિથી ઊંચું હોવાય છે. જાણે પાણીનો દુષ્કાળ છે એ આપણને એક વર્ષ નડે, પણ સંસ્કારનો દુષ્કાળ તો છે ને એ પેઢીઓની પેઢીઓ સુધી નડ્યો. ત્યારે સત્સંગની કથા વાર્તા સિવાય આપણામાં કોઈ દી ઊંચા સંસ્કાર આવતા નથી. આ મોટી મોટી કંપનીઓ છે ને એ એમ લખે કે લિમિટેડ કંપની, એટલે આપણને કહે છે કે ભાઈ માપમાં રહેતા શીખો તમે, જાણે માપ બરા જાઓમાં અને એમાં જ આપણું શ્રેય થયેલું છે, શ્રેય સમાયેલું છે. ત્યારે ભગવાન સ્વામિનારાયણ એ એવા ભગવાનની આપણને પ્રાપ્તિ થઈ છે કે એમની આજ્ઞામાં રહીએ એટલે આપણને ક્યાંય વાંધો આવે નહીં. આજ્ઞા ને ઉપાસના બંને પાંખો છે. ભગવાન સ્વામિનારાયણ કારિયાણીમાં બિરાજમાન હતા અને એક ગોવિંદ પટેલ આવ્યા તો મહારાજે પૂછ્યું, પટેલ તમારું નામ શું? તો એવું મહારાજે એને કીધું, ગોવિંદ પટેલ. એવું ચાર વખત મહારાજે પૂછ્યું અને આને ચાર વખત જવાબ આપ્યો. એના મનમાં એવો ગાઢ સંકલ્પ થયો કે હું ચાર વખત કહું છું તોય મને તોય એમને નામ યાદ નથી રહેતું, તો આને ભગવાન કેમ કહેતા હશે? હે, એને એવો ગાઢ સંકલ્પ થયો. ત્યારે મહારાજે કહ્યું કે મહારાજ કે જુઓ, મહારાજ એના ગાઢ સંકલ્પ ઇદમ કહી દીધા. પછી સભા બેઠી તેમાં બીજાના ગાઢ સંકલ્પ કહેવા માંડ્યા, ત્રીજાના કહેવા માંડ્યા, તો વાંહે માંડ્યું હરવા બધું, સમજાને. કારણ કે આ તો વારો ચડી જાય કે સમજાને, કારણ કે બધાએ કંઈ શુભ ગાઢ થતા હોય એવું હોય નહીં. ત્યારે એને નિશ્ચય થયો કે આ તો મનની વાત જાણી જાય છે, આ તો નિશ્ચય ભગવાન છે, આ કોઈ માણસનું કામ નથી આ, સમજાને. ત્યારે એ બહુ મોટી વાત છે, ભગવાનનો નિશ્ચય થવો. શ્રીજી મહારાજ વડનગર પધાર્યા, ઘણા માણસો દર્શને આવ્યા, તળાવને કાંઠે મહારાજ દક્ષિણ બાજુ ઊભા હતા અને બધા કે આને ભગવાન, આ બધાએ ભગવાન કહે છે, તો હાલો આપણે એના દર્શન તો કરીએ. એટલે બધા માણસો આવ્યા ભગવાનના દર્શન કરવા. એ બધા કિનારે ઊભા હતા. મહારાજ થોડી વાર થઈ, મહારાજ તો દક્ષિણ બાજુ ઊભા હતા. સરોવર બહુ મોટું છે, સિદ્ધરાજે 108 સરોવર બંધાવેલા છે, એ પૈકીનું એ સરોવર છે. દક્ષિણ બાજુથી આમો કિનારો બહુ દૂર હતો. મહારાજ પાણી ઉપર હાલવા માંડ્યા, તે જેમ જમીન ઉપર હાલે એવી રીતે મહારાજ પાણી ઉપર ચાલી અને સામે કિનારે પહોંચી ગયા. બધા જોઈ રહ્યા કે આ કોઈ માણસથી આવું થાય નહીં. જાણે પછી એક ગામલી ગામ છે, ત્યાં મહારાજ માણકી ઘોડી ઉપર બેઠા હતા અને મોટો એક ગેઘોર વડ હતો. એ વડની વડવાઈ મહારાજે ઝાલી અને ઘોડી ઉપર બેઠા અને ઘોડીને ઊંચી લઈ લીધી અને હિંચકા, ઘોડી સહિત હિંચકા, એ બધું ગામના માણસોએ નજરે જોયું કે આ તો નિશ્ચય ભગવાન છે. પણ આવા દિવ્ય ચરિત્રો જોઈને તો ભગવાનનો નિશ્ચય થાય, પણ જ્યારે મનુષ્ય ચરિત્ર કરવા માંડે ત્યારે જો એ જ સમજણ જો રહે તો એ નિશ્ચય થયો કહેવાય. પણ મનુષ્ય ચરિત્ર કરે ત્યારે લગભગનો નિશ્ચય રહેતો નથી. જો નિશ્ચયના પાયા ધરબાયા હોય ને બરાબર, તો જ એ નિશ્ચય રહે, નકર રહે નહીં. કારણ કે મહારાજ તો મનુષ્ય ચરિત્રો કરે. મહારાજ કે મને બહિર્ભૂમિ જવું છે. મુક્તાનંદ સ્વામી બ્રહ્માનંદ સ્વામી સાથે હતા. મહારાજ કે હવે રહેવાય એમ નથી કે, એટલે મહારાજ કે અહીં તો વસ્તી છે તો અહીંયા આપણે કેમ. પછી એક મોટું ચોફાળ લઈ બાજુ બ્રહ્માનંદ સ્વામીએ જાયેલું, આ બાજુ મુક્તાનંદ સ્વામીએ જાયેલું. અને મહારાજને કે મહારાજ તમે અહીંયા બેસી જાઓ. એટલે એમના મોઢા તો ઓલી બાજુ હતા બેના, પણ મહારાજે કલાક થઈ તો ઉઠ્યા નહીં. પછી આમ પાછું વળીને જોયું તો મહારાજ તો અદ્રશ્ય થઈ ગયા. તો ભગવાન એવા ચરિત્ર કરે ત્યારે પણ નિશ્ચય રહેવો, જાણે એ જીવમાં દ્રઢાવ થયો હોય તો રહે, નકર રહે નહીં હો. ત્યારે આ સુંદર મજાની કથા બધાએ સાંભળી અને કોઈ વાર એનો પાઠ કરવો એવો પણ સંકલ્પ રાખવો, જેથી કરીને તાજું થઈ જાય. કારણ કે આ મહારાજના માન્ય કરેલા શાસ્ત્ર છે આ બધા, ભાગવત ને બધું. ત્યારે ભગવાનને પ્રાર્થના કરીએ આપણા જીવનમાં સદાચાર, સત્સંગ અને ભક્તિનું બળ સવિશેષ ભગવાન શ્રીહરિ પ્રદાન કરે અને દિન પ્રતિદિન આપણી ભક્તિ ઉર્ધુગામી બને એવી મહારાજને પ્રાર્થના સાથે વિરમું છું. સ્વામિનારાયણ ભગવાનની જય. આ લોકડાઉનમાં કોરોના કાળમાં 11 મહિના પછી કદાચ પૂજ્ય ગુરુ મહારાજના સત્સંગ અમૃત વચનો આજે પ્રત્યક્ષ આપણને શ્રવણ કરવાનો લાભ મળ્યો. વાલા ભક્તો, પવિત્ર સંતોના હૃદયમાંથી આવતી ભગવાનની એક એક વાતો જરૂર આપણા અધ્યાત્મ જીવનને પોષણ કરે. સુંદર કથાનું શ્રવણ કર્યું, મનન કરવાનો પણ જરૂર આમાંથી અભ્યાસ રાખી અને આપણા જીવનને વધુ ઉદ્વગામી બનાવીએ. કામલ્યા પરિવારના શુભ સંકલ્પથી આ કથાનું આયોજન થયું. મનોજભાઈ વગેરે પરિવારજનોનો શુભ સંકલ્પ કે પૂર્ણાહુતિમાંય પણ આવી ન શકાય, અત્યારે તેઓ વડોદરા છે, પાછા અમેરિકા જવાના છે, એમના તરફથી ધનુર્માસ દરમિયાન ઠાકોરજીના થાળ અને સંતોને રસોઈ વગેરેની સેવાઓ પણ કરેલી. આ કથા નિમિત્તે પણ તેઓએ ખૂબ મોટી સેવા અર્પણ કરેલી છે. ઓનલાઈનના માધ્યમથી આજે દેશ વિદેશમાં આ ધનુર્માસની કથા અને દરરોજની આપણી સવારની પ્રાતઃકાળની સત્સંગ કથાનું શ્રવણ દેશ વિદેશના હજારો ભક્તો કરતા હોય, એને પણ સત્સંગ કથામાં સુખ આવે, સાનુકૂળતા રહે, આ ટેકનોલોજીના માધ્યમથી આજે સત્સંગ પ્રવર્તન અને લાભ બધા ભક્તો લેતા હોય ત્યારે યાદ કરું, અમેરિકા કેલિફોર્નિયા નિવાસી વાસુદેવભાઈ પટેલ, એમણે આ ઓનલાઈન લાઈવ પ્રસારણ માટે 2,51,000 રૂપિયાની સેવા તેઓએ અર્પણ કરેલી છે. એ પરિવારને પણ મહારાજ વિશેષ સત્સંગ સેવા ભક્તિનું બળ અર્પણ કરે. મનોજભાઈ વગેરે પરિવારજનોનો શુભ સંકલ્પ આ પૂર્ણાહુતિ પ્રસંગે વક્તા અને સાથે ઉપસ્થિત સંતોનો ચંદન ધોતી પહેરાવી ઓઢાડી અને એમનું પૂજન થાય ત્યારે 3 ભક્તોને યાદ કરું, વક્તાશ્રીના પૂજન માટે અને સંતોના પૂજન માટે. જીવરાજ ભગત આવી પૂજ્ય વક્તા શાસ્ત્રી સત્ય સંકલ્પદાસજી સ્વામીનું પુષ્પમાળા પહેરાવી પૂજન કરશે, સાથે હાર આપજો, સાથે ડૉક્ટર કગતરા સાહેબને વિનંતી કરું ચંદનથી પૂજન કરશે વક્તાશ્રીનું. દુબઈથી અમારે ભાઈ શ્રી ચિંતનભાઈ મહેતા આવ્યા છે, આવો ચિંતનભાઈ ધોતી ઓઢાડી વક્તાશ્રીનું પૂજન કરશે. બધા જીવરાજ ભગત, બધા સંતોનું પણ પૂજન કરતા જાઓ. શ્રીમદ શારદ પૂર્ણ ચંદ્ર વિલસ સ્મેરાનનમ શ્રી હરે તુંગે પીઠ વરે સ્થિતમ પરિવૃતમ સદભક્ત વૃંદેર યથા તારા વીર વિદુમર્ચમાન મુરુધા કૌસ્તુમે આરે શેખર ભક્તિ હૃદયે શુક્લાંબરમ ચિંતયે શ્રીવાસુદેવ વિમલામૃતધામ વાસમ નારાયણમ નરકતારણ નામધેયમ શ્યામમ શ્રિતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વં ભક્તિધર્મતનયમ પ્રપદ્યે આદૌ પ્રેમવતી વૃષાંગજનનમ સન્નેકતીર્થાટનમ દુષ્કર્મોપશમં ચ સાધુશરણમ સદ્ધર્મ સંસ્થાપનમ સાવર્જિત ભૂરિયજ્ઞકરણમ મૂર્તિ પ્રતિષ્ઠાપનમ માર્યસ્થાપનમક્ષરાખ્યગમનમ સત્સંગી સજ્જીવનમ સજાનંદ સ્વામી મહારાજની જય. અહીંથી જન્મંગલના મંત્રોનું ગાન થશે. દરરોજ એકાદશીએ ભગવાનની ચરણ પાદુકારૂપ ચાંખડીનું આપણે પૂજન કરીએ છીએ. અહીંયા પૂજન થશે અને સાથે ગ્રંથનું પણ વક્તાશ્રી મંત્રો દ્વારા તુલસી પત્ર ફૂલપાંદડીથી પૂજન કરતા જશે. સંતો અને ભક્તો પણ પૂજનમાં જોડાશો. શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવો નર નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મા કૃષ્ણો નારાયણો હરિ હરિ કૃષ્ણો ઘનશ્યામો ધાર્મિકો ભક્તિ નંદન બ્રહદ વ્રત ધર શુદ્ધ રાધા કૃષ્ણ ઇષ્ટ દેવતા મરુત્સુત પ્રિય કાલી ભૈરવાદ્યતિ ભીષણ જીતેન્દ્રિયો જીતાહારસ્તીવ્ર વૈરાગ્ય આસ્તિક યોગેશ્વરો યોગ કલા પ્રવૃત્તિ રતિ ધૈર્યવાન જ્ઞાની પરમહંસશ્ચ તીર્થકૃતેર્થિકાર્ચિત ક્ષમાનિધિ સદ્વન્નિદ્ર ધ્યાનનિષ્ઠસ્તપઃ પ્રિય સિદ્ધેશ્વર સ્વતંત્રશ્ચ બ્રહ્મવિદ્યા પાષંડો છેદન પટુ સ્વસ્વરૂપાચલ સ્થિતિ પ્રશાંતમૂર્તિ નિર્દોષ સુરગુરવાદિમોહન અતિકારુણ્ય નયન ઉદ્ધવાધ્વ પ્રવર્તક મહાવ્રત સાધુશીલ સાધુ વિપ્ર પ્રપૂજક અહિંસયજ્ઞ પ્રસ્તોતા સાકાર બ્રહ્મવર્ણન સ્વામી નારાયણ સ્વામી કાલદોષ નિવારક સત્શાસ્ત્ર વ્યસન સદ્ય સમાધિ સ્થિતિકારક કૃષ્ણાર્ચાર સ્થાપન કર કૌલદ્વિટકલિતારક પ્રકાશરૂપો નિર્દંભ સર્વજીવહિતાવહ ભક્તિ સંપોષકો વાગ્મી ચતુર્વર્ગ ફલપ્રદ નિર્મત્સરો ભક્તવર્મા બુદ્ધિદાતાતિ પાવન અબુદ્ધિવૃદ્ધ બ્રહ્મધામ દર્શકશ્ચાપરાજિત આ સમુદ્રાંત સત્કીર્તિ શ્રીત સંસ્કૃતિમોચન ઉદાર સહજાનંદ સાધ્વી ધર્મ કંદર્પદર્પદલનો વૈષ્ણવક્રતુકારક પંચાયતન સન્માનો નષ્ઠિક વ્રત પોષક પ્રગલ્ભો નિસ્પૃહ સત્ય પ્રતિજ્ઞો ભક્તવત્સલ અરોષણો દીર્ઘદર્શી ષડુર્મી વિજયક્ષમ નિરહંકૃતિરદ્રોહ ઋજુ સર્વોપકારક નિયામકશ્ચોપશમ સ્થિતિર્વિનયવાન ગુરુ અજાતવૈરી નિર્લોભો મહાપુરુષ આત્મદ અખંડિતાર્ષ મર્યાદો વ્યાસ સિદ્ધાંત બોધક મનોનિગ્રહ યુક્તિજ્ઞો યમદૂત વિમોચક પૂર્ણકામ સત્યવાદી સદાચાર પ્રિયતર પુણ્ય શ્રવણ કીર્તન સર્વમંગલ સદરૂપ નાના ગુણ વિચેષ્ટિત શ્રી કૃષ્ણ શ્રી વાસુદેવ નર નારાયણ પ્રભુ ભક્તિ ધર્માત્મજો જન્મ કૃષ્ણ નારાયણ હરિ હરિ કૃષ્ણ ઘનશ્યામો ધાર્મિકો ભક્તિનંદન બૃહદ વ્રતધર શુદ્ધ રાધા કૃષ્ણિષ્ટ દેવતા મરુત્સુત પ્રિય કાલી ભૈરવાદ્યતિ ભીષણ જીતેન્દ્રિયો જીતાહાર સ્તીવ્ર વૈરાગ્ય આસ્તિક યોગેશ્વરો યોગ કલા પ્રવૃત્તિ રતિ ધૈર્યવાન જ્ઞાની પરમહંસશ્ચ તીર્થકૃતેર્થિકાર્ચિત